એ પણ શું કરે, પણ સુખો થી બાયણા બધા જ બંધ બારી કરે, જ્યાં જાય ત્યાં બાયણા બંધ. દુખાનું કારણ તમે કોણ છો એ જ જાણતા નથી, છેતરવા નીકળ્યા છો. ચીટિંગ કરવા માટે ચીટિંગ કેટલા દવા ચાલે? શું તમારું નામ? તમારું નામ છે માય ને બી વસંતદેવ કહો છો ને, તો તમે કોણ? નામ ના માલિક એ વિચાર માં આવે ને, માય નેમ ઇઝ વસંત ભાઈ, તો હું કોણ છું એવું ખ્યાલ તો રહેવું છે ને. બોલો ને, કોણ તમે? કહો. નામથી જ ઓળખાય વસંત ભાઈ, નામથી ઓળખાય. પણ તમે કોણ? આત્મા. મારું નામ વસંત ભાઈ, આ શરીર મારું છે એમ કે છે, આ મન મારું છે એમ કે, બુદ્ધિ મારી એમ કે છે, ઇગોઇઝમ મારું એમ કે છે, એ તમે કોણ? તમે મારું વાળું કહે છે. કઈ ભૂલ થાય છે કરી આ વસંત એકલું કહેવામાં? અપમાન કરે તમને અસર ના કરે, અથવા તમે વસંતભાઈ જ રહ્યા છો એટલે અપમાન કરે તો અસર થાય છે ને. મારે તમે વસંતભાઈ રહ્યા છો, હવે તમે છો આત્મા અને લોકોને વસંતભાઈ કહીને છેતરો છો લોકોને. ખરેખર વસંત ભાઈ છું, નામ થી વસંત ભાઈ છો, પણ જોડે ખરેખર વસંત ભાઈ જ છું. એટલે ચીટિંગ કરો, છેતરો છો. અને છેતરવાથી આ દુખાયા નથી બધા, એ છેતરવાનું બનકે જેવું છે ને. પછી છેતરવાનું બનકે રીતે કે ભાઈ આ વસંત ભાઈ પણ મારું નામ છે અને આ હું આત્મા છું અને આ વસંત ભાઈ છે, બધું એવી રીતે એમને કહેવાય તો પછી છેતરાય નહીં. આત્મા જેવું કેતા ને હું જ વસંત ભાઈ જ છું એટલે છેતરાય લોકો. હા બધા આત્મા જ છે, પણ આવું જાણે નહી માટે આવું ચાલતું જ, આપડે જાણીએ નહી તેથી એવું ચાલે ખરું. જાણવું જોઈએ ને, અજાણ થી દેવતા માં હાથ પડે તો તમને લાગે જાણવું છે જરૂરી છે ને? જરૂરી. આ કોણ ચલાવે છે? આ દુનિયા કોણે બનાવી? કોણ ચલાવે છે? આપણું કોણ ચલાવે છે? તમે શું શું ચલાવ્યું હતા હજીમાં? કેટલું કમાયા? નથી કાઢ્યું. કશું કાઢીશ? કોટ કાઢીશ? તમે કમાતા હોય ને તો શું રાખો નઈ ને, કમાઈ જ જાઓ. તમે કમાતા નહી પછી કે હું કમાયો, 10 લાખ કમાયો કે હું કમાયો, કોઈ જાય ભગવાન ગાલી કે ભગવાન નામ દે ખરા નો ખરા ખોટ જાય તો ભગવાન ને ગાડી એવું બોલે ખરા ભગવાન પોતે કમાતો હોય ને તો બધા જોઈએ એટલા રૂપિયા હોય ની પાસે ત્યાં કોઈ ના ધરેલો બધા પૂછ્યા બધા કોઈ કે ધરેલો કઈ એટલે પોતે કમાતો નથી આ બીજી શક્તિ કમાય છે અને પોતે કે છે હું આમ કરું છું ત્યાં કોઈ ઇગોઇઝમ છે ખાલી તમે ઊંઘવાની શક્તિ તમારી ખરી કે તમારે જયારે ઊંઘવું હોય ઊંઘી જાય ને નહીં કોની શક્તિ છે પરમાત્માની ભગવાનની શક્તિ નહી ભગવાન જ બધું કરે છે ને ભગવાન જ બધું કરે છે ને ભગવાન કરતા તમારે શું કરવું પડે ભગવાન કરતા તમારે શું કરવું પડે ભગવાન રાત બનાવે પછી બધા ઊંઘવું જ પડે ને રાત ની બનાવે બધા જાગતા રહે ભગવાન રાત બનાવે એટલે બધાને ઊંઘવું જ પડે ને ભગવાન જો કરતા હોય તમારે કરવું શું પડે એ બુદ્ધિ આપે છે તમારો સુવા ટાઈમ થયો કશું ભગવાને કહ્યું પુરાવો શું લાગે કોઈ વસ્તુ ભગવાન ભગવાને ભગવાન એમ કે તમને પ્રેરણા આપે ભગવાને શું એમ કે છે ભગવાન પ્રેરણા આપે કે તમે આમ કરો ભગવાન પ્રેરણા આપે તો ચોર લોકો એમ જ કે મને ભગવાન ચોર પ્રેરણા આપી અપેક્ષા ચોર ને એમ ભગવાન છે ભગવાન છે એ તો આ બધા માટલો ડોલ માં બધા ગોળીઓ મારી એ એમ જ કે મને ભગવાન પ્રેરણા કરી કે ભગવાન તો આવવાના આવું ના હોય ભગવાન એ જો શીખવાડવા આવે છે બધું હાથી વાત શીખવાડવા આવે છે વાતો લઈ અને મેળ પડે નહીં બધા તો આપણા મેળ જ પડે નહીં તો એટલે સાચી વાત હોય તો ઠેકવાનું પડે એટલે સાચી વાત સમજાવવા માટે હું આવ્યો અને સાચી સમજણ પડ્યા છે પછી આ ઘૂંસવાડો ઉભા રહે નહીં બધા ઘૂંસવાડા મટી જાય એટલે જૂઠી વાતો માની લીધી લોકોએ માની કે ભગવાન આ બધું કરે છે પ્રેરણા ભગવાન આપે છે જગત માં મારે છે ભગવાન ભગવાન મારી નાખે છે લોકો ભગવાન મારી નાખે છે આપડે આટલું કોઈ અફીણ થઈ જાય તો ઉલટી થઈ જાય એનું જીવન લાંબુ હોય તો એનું જીવન લાંબુ હોય તો એને ઉલટી થઈ જાય ના એમ નહી જાય આપી જાય ને દવા મારે છે ભગવાન મારતા નથી ખાવા પીવાની બુદ્ધિ કઈ લાવવાની જરૂર નથી હા એની મેટર મહિલા આવી ગયો ને એટલે છૂટકો જ ના થાય તરસ ની લાવી ગયો એટલે છૂટકો જ ના થાય એ કોઈ બુદ્ધિ વાત નો ખેલ જ નથી એમાં અને બુદ્ધિ ભગવાન આલી નથી ભગવાન બુદ્ધિ આપે એવા નથી બુદ્ધિ આપવાથી પાપ બને છે લોકો ભગવાન તો જ્ઞાન આપે એવા પોતે આનંદ મરે ચિંતા ના કરે આ તો કૃષ્ણ ભગવાન કે જીવ તું સિંદરે સ્વચ્છ ના કરે કૃષ્ણ ને કરવું એને કરે તો ચિંતા પ્રયોગ કરે ના કરે ચિંતા કરવાથી આવતું છે નઈ ફાયદો થાય નહી ભાઈ થોડો ઘણો થાય કરો છો ભગવાન પ્રેરણા કરે નઈ ભાઈ થોડો થાય દાદા ભગવાન પ્રેરણા કરે છે એક ને ચિંતા થાય અને બીજા ને ચિંતા ના થાય એનું કારણ શું અજ્ઞાનતા બધું વાત નું ભાન જ નથી અરે દુનિયા માયા થઈ ભટક ભટક ભટક ભટક કર્યા કરે એ રીતે જીવવું છે એને ખ્યાલ નથી સન્યાસીઓ આચાર્યો બધા ઉગાડી વાંખે ઊંઘે છે કે શું કે છે નાનું ભાઈ? એટલે આ અજ્ઞાનતાનો દુઃખ છે બધું. આપડે જાણીએ ને કે આપડે કોણ છે, આ ચલાવે છે કોણ, કેવી રીતે ચાલે છે એ બધું, આ ભગવાન આ દુનિયા કોને બનાવી એ બધું જાણીએ તો કામ લાગે. આ દુનિયા બનાવી લોકો તો બધા એમ જ કે ભગવાન બનાવી, એમના બાપ ને શું જાય? ભગવાને બનાવી કોના માટે છે? કે જે વિચારવંત લોકો નથી, જે ધર્મ ને સમજતા નથી, આત્મા જાણવા માંગતા નથી, તેના માટે ભગવાન બનાવી છે. બાકી ભગવાન જયારે વિચારવંત છે, આત્મા જાણવો છે, ત્યારે વાસ્તવિક જાણવું છે શું કોને બનાવી છે. તો એટલે અમે બહાર એમ કહીએ ભગવાને બનાવી છે. ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, નોટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ. રિયલ વ્યૂ પોઈન્ટ ગયો, ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ, ઇટસેલ્ફ પઝલ થઈ ગયું છે. અને જો કરી ભગવાન બનાવી નથી એમ જો બહાર કહેવામાં આવે તો સ્ટોરમાં કોઈ સામાન ના રહે. ભગવાન ની બી કદી જતી ને પછી લોક ચોરી જાય બધા, પડી સમજ ને? એટલે ભગવાન તો બીક ની ખાતર મૂકેલા છે, પણ સમજણ ના પડે ઠોકા ઠોક ચાલી છે. એ જો જાણે તો નિવેડો આવે, બાકી આ ચિંતા ના ઉપાધિ નિવેડો આવે. જગત કોને બનાવ્યું, કોણ ચલાવે છે, આપણું કોણ ચલાવે છે, ભગવાન શું છે? ભગવાન તો તમારું સ્વરૂપ છે, તમારો પોતે જ છો. પણ આપણે ક્યાં નથી ત્યાં સુધી ભગવાન નામ જોયા કરીએ. અને ભગવાને જો આ દુનિયા બનાવી હોત ને તો લોકો એમ કે ભગવાને કોને બનાવ્યો આ લોજિકલ વાળા, તે પછી મુશ્કેલી ઉભી થાય. બીજું ભગવાને જો બનાવી હોત તો આપણે કહીએ કઈ સાલ બનાવી, તો કઈ સાલ નથી જાણતો, પણ બનાવી ખરી તો આ બનાવી બનાવી એટલે એની શરૂઆત થાય, થાય કે ના થાય શરૂઆત? કોઈ પણ વસ્તુ બનાવે એટલે શરૂઆત થાય કે ના થાય? અને શરૂઆત થાય તેનો અંત આવે કે ના આવે? તો આ શરૂઆત ના અંત વાળો જગત જ અનાદિ અનંત છે. કેવું છે? અનાદિ અનંત એવરલાસ્ટિંગ જગત છે. જગત નો અંત નથી, માનવ નો અંત ખરો ને? જરૂર નથી બનાવવાની, કોઈ જરૂર જ ના પડે. ભગવાન તો ભગવાન, બસ ભગવાન સાયન્ટિસ્ટો કહેતા ભગવાન છે નહીં. ભગવાન ના હોય તો આ બધું રૂપ જ ના દેખાય ને, આ બધું લાગણીઓ ના દેખાય, કશું દેખાય નહીં, ભગવાન જ છે બધું. તો ઓળખો ભગવાન ને, ભગવાન ને ઓળખો. પછી કહે છે કે ભગવાન મને કહે છે ક્યાં રહે છે તમે? તને શું લાગે છે? ઉપર ઉપર તો કોઈ બાપો રહેતો નથી, આકાશ છે બધું. ઉપર કોઈ રહેતું નથી, આકાશ છે. તમે કે સાચું એડ્રેસ લખાવો, લખાયું ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. તમારી મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએચર એટલા બધા છે, પાંચ ચિહ્ન દેખાય, દુર્મી ચિહ્ન દેખાય, ક્રિએચર થી ભરેલું જગત છે. ત્યારે ભગવાન પોતે રહેલા છે. તો એટલે આ સાચું એડ્રેસ એ લોકો ઉપર છે, ઉપર કોઈ બાપ હોય નથી, ખાલી પ્રેરણા ભગવાન આવતો હોય ને તો ચોર લોકો ભગવાન પ્રેરણા આપે છે. બધા જે હોય તે બાર વચ્ચે હોય ભગવાન પ્રેરણા આપે છે. તો સમજો ને ભગવાન આવો એ તમારા ખરાબ કર્મો છે ને, ખરાબ ખોટા કર્મ બધેલો ગયા હતા તે એના સંસ્કાર બોલે છે. સારા કર્મ થાય તેને સારા સંસ્કાર હોય, એટલે કર્મો તમારા બધા. અને એ જ આપે છે બધું, આ લક્ષ્મી લક્ષ્મી એ જ આપે છે. બધું પૂછો, બધું પૂછાય હા, દરેક ને જે જે પૂછવે તમામ પ્રકારના ભૂલા જગત લો. ફરી ફરી આવો તાલ બે નહીં, ખુલાસા થયા વગર માણસ ઘૂંચાડવામાં એક રાતમાં જરાક વિચાર આવે નહીં રાખી રાજ. તમે પૂછો પૂછો જે કઈ પૂછશે તેનો તમે ખુલાસો જલ્દી કરી આવો. જગત ના જીવ માત્ર સુખ ને ખોળે છે, જીવ માત્ર નાના નાનો જીવ પણ સુખ ને ખોળે, કોઈ દુઃખ ને ખોળે નહી, કોઈ જીવ દુઃખ ને ખોળે નહી, જીવ માત્ર સુખ ને ખોળે છે. અને સુખ એને મળે છે ખરું, મનુષ્ય માં વધારે પડતું મળે છે, પણ કલ્પિત સુખ મળે છે. કલ્પિત એટલે જેને આ દુઃખ માં સુખ હોય લાગે, પણ વધારે ખાઈએ તો સફળ થઈ જાય ને. એટલે સુખ એ કલ્પિત કહેવાય. સુખ તો સાસુ સુખ તો ગમે એટલું એવું જો જોયું હોત ને તો પછી અસંત શાંતિ અશાંતિ રહેતો જ નહીં. એક મિનિટ પણ જોયું હોય ને, એક મિનિટ કઈ થઈ ગઈ, બહુ થઈ ગઈ. સવારથી સવારે ઉઠીએ શું કરે, પોતે માની બેઠો છે ચિંતા કરે તો કોઈ ચિંતા કરે મૂકે એવા હોય કે મેળો ન થાય જે થાય એ થઈ જાય કેવું જાય. ચિંતા કરવાથી નુકસાન થાય છે, ફાયદો નહીં થતો. આપણે ભારતમાં દરેક ને પોતાના ધારા પ્રમાણે કરવું હોય, પણ ધારા પ્રમાણે થોડી વાર થાય પૂન હોય તો હતી, અને પાછું પાપ નો ઉદય આવે ધારે વિરુદ્ધ થયા કરે છે. એટલે પુણ્ય પાપ નો ફળ છે બધા, અમે પુરુષાર્થ કઈ વસ્તુ નથી, આ પ્રાર્થ ભોગવી રહ્યા છે બધા. આપણા ભારતમાં અને અમેરિકામાં બહારના લોકો વધારે દુઃખી છે, અમેરિકાના લોકો વધારે સુખી છે, એનું કઈ કારણ? તમે માણસ સુખી છે કે ભારત ભારતની અંદર ઘણા માણસો દુઃખી છે અને અમેરિકામાં ઘણા માણસો સુખી છે, એનું કારણ શું? એ પ્રયાસ ભોગવી રહ્યા છે. પૂર્વભાવમાં જે પ્રયાસ કરેલું, પ્રયાસ એટલે શું? કે જો તમારે સુખ જોઈતું હોય તો બીજાને સુખ આપો લોકોને, જો દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો, જે જોઈતું હોય બીજાને આપો, બીજાને આપ્યું છે એ વસ્તુ તમને મળશે. એવો આ દુનિયાનો કાયદો, બીજાને આપો એટલે પુણ્ય બંધાય, અને પુણ્ય બંધાય એટલે તમારે જયારે સુખ ઉદય આવે ત્યારે પ્રાપ્ત થયા ગયા, તમારે ધારા પર મળતા રહ્યા, અને બીજાને દુઃખ આપો એટલે દુઃખ આપશો. બસ આ એટલે પ્રાર્થ ભોગવી રહ્યા છો. અમે ખુશ કરેલો રજો ભાઈએ કઈ પુરસાદ કઈ કર્યો? પુરુષાર્થ તો રોજ જ કરવો પડે ને. શું પુરસાદ કરો તો જે લાગે છે જે કઈ કામ કરવાનું હોય રોજ નો, રોજ નું જે કઈ કામ કરવાનું હોય તે આજીવિકા માટે જીવન જરૂરી જે કામ કરવાનું હોય તે પુરુષાર્થ. પત્રકાર તો કેમ નહીં કરતો? તેનાથી થતો જ નથી, તમને કામ આવે પૂછા થાય કરો. તો પછી તમે પુરસાદ નહીં કરનાર, તાવ પુરસાદ કરો છો. તાવ હોય એટલે માનસિક રીતે તો પુરસાદ તમે કરો છો એમ. તાવ હોય એટલે માનસિક રીતે તો પુરસાદ થાય. એટલે આ મન બુદ્ધિ બધું આ શરીર આવે તો જ થાય ને, એવું કઈ નથી. બધું સારું હોય તો તે એમાં શરીર શરીર પુરસાદ કર્યો, તમે શું કર્યું? શરીર ને કોને કરાયું એમ? કર્મ ઉદય કરાવ્યા છે, પ્રાયોગ કર્મ કરાવ્યા. શરીર પાસે કર્મ પ્રાયોગ કર્મ કરાવ્યા છે. તમે તમે હમણાં અહંકાર કરો છો, એટલું મેં કર્યું એટલું અહંકાર કર્યો. એક માણસ હતો બાબા જો, એને ગયા પદ્માસન લાવી અને પ્રાણાયામ નું ધ્યાન કરતા હતા. તો દરરોજ કરે, મેં કહ્યું કેટલા વખત કરો છો? દાદા ચાર વખત. તમે ચાર વખત કેમ કરો છો? બે થી બે વખત તો નહીં થતો, હું તો ચાર વખત કરું છું. એટલે આપણે સમજી ગયા કે અમને શું કહેવા માંગે છે. પછી એવું બે ને બીજા એ કહ્યું એવું કરતા, ત્રીજ દરે કરતા હતા, ચોથ દરે કરતા હતા, અને એકદમ ગયો હતા. નતા કરતા નતા કરતા એટલે શું થયું? મેં કહ્યું આપ કેમ આપ કેમ ધ્યાન નથી કરતા? એ શું કહેવા માંગે છે? શું કહેવા માંગે છે? શરીર સારું નથી. સાહેબ પગ કરતા હતા તું કરતો, બોલ હાથું રહે ને. આ પગ કરતા હતા ધ્યાન કે તું કરતો હતો? પગ હારા હોય તો થાય તા વ્યક્તિ અંતે શું કહ્યું ગયું? પુરસાદ તો એવું નામ કે કોઈ ના, કોઈ કોઈની મદદ ના લેવી પડે ને. એવું તો બને જ નહીં ને, બધાની મદદ લેવી જ પડે ને. સંસાર એવું તો બને જ નહીં ને, બધાની મદદ લેવી જ પડે ને. ના મદદ લે પુરસાદ કહેવાય ને. મદદ પુરસાદ કેમ કહેવાય? કોઈ પુસ્તક માં નહીં મળે, રિલેટિવ કહેવાય. આ આ છે તો આ કામ થયું રિલેટિવ. પુરસાદ રિયલ હોય આવું ના. પુરસાદ રાખો હિન્દુસ્તાન રાખો, દુનિયા સમજી જ નથી ને. અને સમજીને એટલે વેલો ઉતાવળ ગયો તોર ઉપર, બઉ પુરસાદ થી. અરે કલાક મોડો ગયો આવું માણસ. અરે પ્રાયોરિટી છે, અરે દેવ દેવ પ્રાયોરિટી છે. હમ કે પેલું રઘવાટીયું પ્રાયોરિટી છે, અને પેલો આ શું પ્રાયોરિટી છે? સમજો ને, એનો પુરસાદ હોતો છે. તમે અહીંયા એને પુરસાદ થી જ હોય. તમે આ તો પગ હારા હોય, માથું હારી હોય, માથું ના દુખતું હોય, શરીર હાય હોય, ત્યાં હવાય ને ચીજ હોય. તમે સમજ પડી ને. અને પુરસાદ તો કોનું નામ કહેવાય? કે જયારે કોઈ ગાર ભરે, વસંત નામ કે વસંત, વસંત જયારે ગાર ભરે તીકડે પુરસાદ ઊંધો પુરસાદ થઈ જાય. કોઈની પર ગુસ્સો થઈ જાય, શું થઈ જાય? ગુસ્સો થઈ જાય, ઊંધો પુરસાદ થઈ જાય. તે વખતે તમે સાચો પુરસાદ કરો કે ગાય ભરે છે, કઈ ભાગમાં હશે ત્યારે ભરતો છે, નિમિત્ત છે બચારો, એટલે તમે ક્ષમતા રાખો એ પુરસાદ કહેવાય. શું કહે? ક્ષમતા રાખો એ પુરસાદ કહેવાય. ઉપાધિ થાય, અને ભાઈ ઉપાધિ થાય અને પાછું બીજ નાખ્યો આવતા ભરવું તે પાછું. અને જો ક્ષમતા રાખો તો ઉપાધિ ના થાય, આવતા ભરું પુણ્ય બંધ થયું, તે તમે જે માગો એવું ફળ મળે. શું કહું? મુંબઈ માં તાર કોઈ ભાઈ બંધ રહેતો હોય એમ તો રાતે 11-12 વાગે જાઓ, 4-5 જણ લઈને. અને ભાઈ બંધ કહો ચંદ્ર દાણો ગાળો છે 11-12 વાગે. ચંદ્ર કે કોણ છો તમે? હું વસંત છું કાકા. એટલે ઉગાડું કે તેમ ઉગાડીને ભાઈ 4-5 જણ ને આપડે બધા અંદર એ બોલાવે. શું બોલાવે? ના બોલાવે. શું કે? આવો બધા સંસ્કાર છે ને, આપડા સંસ્કાર આર્ય સંસ્કાર છે ને. આવો બધા બિહાર આપણને, પણ મનમાં થાય કે અત્યારે કઈ થયું આ, એ પુરસાદ એ પુરસાદ હોય કે ત્યાં આવતો ભાવ બગાડ્યો. અત્યારે આપડે ખવડાવ્યું છે, રિવાજ બધું કરશે, પણ આવતો ભાવ બગાડ્યો. એને હું ક્રોધ માનું છું, શંકર ભાઈ કે એને હું ક્રોધ માનું છું. હે, એને હું ક્રોધ માનું છું જે મનમાં થાય છે ને. શું માનો? જે મનમાં થાય કે આ ક્રોધ, એને ક્રોધ માને. એટલે ક્રોધ, ક્રોધ, ક્રોધ બહુ બધું કહેવાય, ક્રોધ જ કહેવાય. કારણ કે અવરા ભાવ કર્યા, હું આ બોલાવું છું, આવું છું, મળે આવું બોલું છું, મનમાં આવું રાખું છું. માટે આ ભાવ માં અત્યારે દુઃખ થશે, અને પાછું તમારે આવતા ભાવ માં દુઃખ થશે. આવતા ભાવ જાણવાનો બંધા છે. અત્યારે કઈ થી ના બોલાય એવું, એવું બોલી ગયા તો શું કરવું? તો આપડે કૃષ્ણ ભગવાન ને જે માનતા હોય, કોઈ જયારે માનતા હોય એમને કેવું કે આ બધા સંજોગો લઈને મારી બોલી જોયું, પણ એને હું સારી રીતે રાખીશ અને મારી ફરજ બજાવીશ. કહીએ એટલે ઘૂસી નાખીએ તો ચાલે. ઘૂસી નાખીએ ચાલે, નહી તો દાડો કેમ હોય? આમ ગપ્પા ગપ્પા ક્યાં હોય ચાલે. અહિયાં આપડે કોઈ ખબર મારીએ તો પછી સોરી માફી માંગીએ, એમ ખબર પડ્યા પછી માફી માંગીએ તો એને એને અસર છે તેનું શું? એમ કે છે કે આપણે કોને તમાચો દોર મારી અને પછી આપણે એને સોરી કહી દીધું, માફી માંગીએ, એની માફી માંગી, પણ પેલા ને વાંધી તેનું શું? ના, એ દોર મારી પછી તમે માફી માંગી, માફી ના માંગી હોત તો તમારી બેડી ઉત્પન્ન થઈ જાત, બેડી બંધ થઈ ગઈ. શું કહ્યું? પીલા ને લાગી કે મનમાં થઈ બે ચાર ઝોપડી રહેતી, આપડે ખબર પડે ને. પણ તેરી તો જો માફી ના લાગો બેડી બંધ થઈ જાય. કોઈને દુઃખ દેવાનો અધિકાર તમને છે નહીં, તમને દુઃખ આપે તેને દુઃખ દેવાનો અધિકાર નથી. તમને કોઈ પણ માણસ દુઃખ આપે છે તે ગેરકાયદેસર નથી, કાયદેસર છે. માટે કાયદેસર દુઃખ આપતા આવ્યો છે એટલે તમારે લેવાનું, એ ભોગવી લેવાનું, ભોગવી લેવાનું. હે, એ કાયદેસર દુઃખ ભોગવી લેવાનું. હા, એટલે બે ગાળો દે તો આપણે એને કહીએ કે ભાઈ ચાલ હિસાબ મારો પતી ગયો, આપણે ચૂપે કહી દેવાનું હિસાબ. તમે કહી દેવા બે ગાળો આ પેલા આપી છે, એટલે બે પાછી તમે કહી દેવાનું. નહીં તો બધા પાંચ જીરે આપડા લોકો શું કરે? રાત બધી સમજે ઝીણું તો આ દુનિયાનો નિકાલ ના થાય. નહીં મેડમ, અમે આખા વર્લ્ડ નો સાયન્સ આપીશું તમને, એક એક જગ્યાએ ભૂલ નહીં થાય. રાત સમજવી તો પડશે ને. મોટર નો ધંધો થોડોક શીખ્યા તો આવડે, ના શીખ્યા શું થાય? તો આ તો બોક્સ નો માર્ગ બધું જાણવું પડે. તમે વસંત ભાઈ સમજાયું થોડું? સમજાયું. હા, કે મનમાં શું થાય? અત્યારે કઈ થી હું આ કોઈ પાસે મનમાં થાય તો બધું જોડે અરવારી પાસે તો શું કે આટલી આટલી આટલી વસંત ભાઈ થોડી અરે પણ શું થોડી દે ચા બોલે નઈ થોડી થોડી બોલે કરે. પછી આવું બહુ કહે ચા કે ત્યાર પછી એક ચા કહીએ ને તારે એ શું કેમ? અત્યારે રવા દાડે ખીચડી કરી કરીએ છે ચાલશે. એટલે ભાઈ આવો બાબા નહીં કુદાતો. અને ધર્મ કેમ કેવાય? ધર્મ તો વેચાઈ ગયો બા, અને ધર્મ નો કાંખોડા બધવા માંડ્યા છે. માટે ચેતો એટલા માટે હું આ 76 વર્ષે ચેતવવા આવ્યો છું તમે. આ જગત ન્યાયી છે, આમાં ભગવાન નું ચાલે એવું નથી, કોઈ નું ચાલે એવું નથી. આ તો ન્યાય છે એક્ઝેક્ટ. તો જ નહીં બે ગુણ્યા બે ચાર થઈને ઉભું જ રહેશે, કોઈનો ચાલે નહીં. તો જ નહીં, એટલે તમે જેવો જેવો પીશો હતો તેનું ફળ આપશે, અને અમે પીશો હતો તેનું ફળ આપશે. આ બધું હિસાબ છે. રાત ને જાણી બધું નિવેડ આવશે. પછી ભગવાન કોઈ નહીં માફી આલે કે એવું કશું બને નહીં. પરંતુ તમારે તો માફી માંગવાની છે માટે કે તમે આ ગુનો કર્યો તે બદલ ભગવાન ની સાક્ષી માફી માંગો તો નિવેડો થાય. ભગવાન કઈ માફ કરતા નથી, કુદરત ને ક્યાં નિવેડો થાય શું કહ્યું, પણ એમની ભગવાન ની સાક્ષી હોય છે, જે માનતા હોય ભગવાન કૃષ્ણ ભગવાન ગમશે. તમને મને કઈ વાત કઈ ગમશે કે કંટાળો આવે છે? પ્રકૃતિ તમને નચાવે છે એમ તમે નાખી રહ્યા છો, એટલે પ્રકૃતિ પ્રાકૃત પુરુષાર્થ કહેવાય. ખરો પુરુષાર્થ તો તમે કોણ છો નક્કી થયા પછી, પુરુષ થયા પછી પ્રકૃતિ ખરો પુરુષાર્થ થયા થાય. એ તમને પુરુષ થાય એવું જ્ઞાન અહીં આપવા આવ્યો છું, જયારે જો ઈચ્છા થાય તે લેજો બધા. એ પુરુષ થયા પછી ખરો પુરુષાર્થ શરૂ થાય. જે માગે આપવા તૈયાર છે હું તો તમને કહી છૂટું. શું કહું? તમારો નામ ફેર શું છે? 356 છે, મારે 4 ડિગ્રી વેરવા હરું. હું આમ કરી દાદા ભગવાન ના ચિંતા જયકાર બોલું છું, આમ કરીને ત્યાં આવું બોલું છું. તમે સમજ્યા? ત્યાં આવું મારે 4 ખૂટે છે ને, તે આમ કરવા આમ કરીને કરો દાદા ભગવાન ના ચિંતા જયકાર. મારે 4 પૂરી થઈ જાય. તમારે ખૂટતી કરી કે નહીં? ઘણું ખૂટે. ઘણું ખૂટે છે ને? ઘણું ખૂટે. ઘણી ખૂટે આમ કે ઘણી ખૂટે છે. હા, એટલે પૂરો થઈ જાય. મારી હાથી માં બધું પૂરું થઈ જાય. તમે માગો આ દાદા ભગવાન નહી માગો એ આપવા તૈયાર છે. માગો જે માગો એ બાપતા બોલો. શું માગો છે? ચિંતા તો ચિંતા માગવા જાય રહી નહીં. ચિંતા સંગ્રહસ્થાન છે. આગળ બધા ચિંતા કોઈ માગે ભાઈ પૂછે છે તો સુખ ની પ્રાપ્તિ કરવા માટે શું કરવું જોઈએ? અમને કઠો કોઈ આલો કે તો આપી દેશે બાકી દુખિયા પડે જશો તો એ દુખ્યો તમને શું દુખા સુખ આપવાનો છે ને? હજુ ભાઈ એટલે અમારી પાસે માગો અમારા શરીર સાથે સુખ દુઃખ સનાતન સુખ ને આગુ પાછું નહીં થયું. શું કહ્યું? તમે જે માગો આપ્યા તે સુખ નહીં. તમે જે માગો એ તો તને ભાઈ કે અહીંયા આગળ જ્ઞાની પુરુષ આયા મોટા મોટી અજાબી કહેવાય. ક્યાંથી આવી હોય? કઈ જ્ઞાની પુરુષ કોનું નામ કહેવાય કે જેને દેહ ના માલિક ના હોય, વાણી ના માલિક ના હોય, મન ના માલિક ના હોય, જેના દુનિયા ની કોઈ ચીજ ની ભીખ ના હોય, અબજો રૂપિયા આપો તો એમને કરવું જરૂર નથી, આ હોનું આપો તો એમને કામનું નથી, સ્ત્રીઓનો વિચાર ના હોય, કાંઈ દેવરો માલિક જ ના હોય, પછી વીજળી નો વિચાર થી થાય. એટલે આવા જ્ઞાની પુરુષ અહીં ક્યાંથી ભેગા થાય? એટલે તારી પૂજા ભારે છે. આ બધા નિમિત્ત બની ગયા નાનું ભાઈ નટુ ભાઈ. તમારે બધા પુણ્ય છે તારા કઈ જોયો છે કે તમે હવે જતા હોઈએ મુંબઈ ના પોર્ટ એરિયામાં, પોતા ચડ આપડે હોઈએ તેમાંથી રજૂ આપણું કપાઈ જાય, કોઈને ના કહે આપણું આપણું કપાઈ જાય, એટલે આપણે જોઈએ તો 2000 રૂપિયા ગયા હોય, આ ગજા 200 હોય અને આ ગજા 2000 ગયા હોય, ત્યાં ચોરને ચીજ ખબર પડી કે અહીં 2000 છે, એવું ચીજ ખબર પડી. આ બધાને 1000 રૂપિયા છે, બધાને કપાયું નહીં, તમારો નંબર કેવી લાગ્યો? આ લોટરી જેમ નંબર લાગે છે ને એવો અમારો નંબર લાગ્યો, ત્યાં નંબર લાગ્યો એટલે આ તમારો હિસાબ ચૂકવાડે કુદરત ના નિયમ ના આધીને, સમજ ને? એટલે આજ તમે પકડ્યા એટલે પછી 2000 કપાઈ ગયા. કાપનારો શું કે છે, કુદરત જોડે નક્કી કરે છે કે મારે ગજો કાપવાનો ધંધો કરવો છે, તો કે કર કે છે હું તને દેખાડીશ કે હવે કોનું કોનું કાપવાનું છે અને કયા ગજરામાં કાપવાનું તે દેખાય. પછી સર છું કે એનું ફળ તારો ભોગવવાનું, જે જવાબદારી બધી તારી, શું કે જવાબદારી તારી, એટલે ગજરો કાપવા જવાબદારી તારી, દાન આપવું હોય તો દાન ની આપવાની જવાબદારી તારી, જે કરવું એની જવાબદારી તારી, બધું દેખાડીશું ને, એટલે ભગવાન બધું દેખાય છે. અને તે વખતે પછી કઈ મારું ગજુ કપાઈ ગયું રડારડી કરે અને મારે આ કર્યા કરે, એ સાથે હાઈવર્ક કરવાની જરૂર નથી, એ આપણો કર્મના ઉદય હતા ને એ પેલો ભેગો કરી આવ્યો કુદરતે, અને એટલે આપણો કર્મનો હિસાબ ચૂકતો થઈ ગયો, એટલે આપણી ભૂલ આ માટે ભોગવ્યું આપણે 2000 ગયા. અને પેલો તો હજુ પકડાય છે તારે ભગવાન, પેલો હજુ પકડો નથી, એ ગુનેગાર ક્યાં પકડાય તારે, એ ગુનેગાર તારે એ ભોગવે છે, એટલે ભોગવે એની ભૂલ છે આ દુનિયામાં, જે ભોગવે ની આપડે 2000 કપાયા તો આપણી ભૂલ, બીજા પૂછવા જવાની જરૂર નહીં. આવું હવે વળી હોય ને તો ભાવ ની દોષ કહે, ભાવ નો દોષ નહીં મારી ભૂલ છે, એટલે હવે મારી ભૂલ માની ત્યાંથી શાંતિ આવી જાય અને નિવેડો થાય, શું કહ્યું? ઘણી દુઃખ દે તો સમજી જાય, બધાના તરીકે દુઃખ દે તો મારી પાસે ક્યાંથી આવ્યો, એટલે આપડે નિવેડો રાખવાની ભૂલ સંસાર હરણ સંસાર ભટકે નહી તો એ નિવેડ આવે એવો નથી, હિમાલય માં હાર ગાળે નહી લાખો અવતાર તો હિમાલય કે એને મુક્તિ આપે નહી, એ તો જ્ઞાન થી જ મુક્તિ થાય, સમજ ને? ગમે એટલા યોગ કરે ગમે એટલા તો ફળ મળે તો કઈ મળે નઈ, આત્મા અને શુદ્ધાત્મા એમાં શું છે? આત્મા તો જીવાત્મા કહેવાય, જીવાત્મા સમજે ને, જીવાત્મા એટલે શું, ભૌતિક સુખ ની ઈચ્છા લાલસાઓ જીવાત્મા જ ગણાય, ભૌતિક સુખો દેહ તો બિચારો દેહ તો એને કશું લેવા દેવા નથી, બધું આ અહંકાર, અહંકાર એ જીવાત્મા છે, શું છે? કારણ તમે માન્યું છે કે હું છું એટલે એ આત્મા જીવાત્મા કહેવાય, શું થાય? જીવાત્મા, જીવાત્મા એટલે મરે ને જીવે ને, કાયમ નો રહે નહી, અને શુદ્ધાત્મા એટલે કાયમ નો, અને આ મરે જીવે અને ભૌતિક સુખ માં જ ઈચ્છા હોય. આ છે તે છે એટલે આત્મા એ જીવાત્મા છે અને શુદ્ધાત્મા એ શિવ છે. જીવ અને શિવ, જીવ અને શિવ નો ભેદ શું? કે જીવ ને આ ભૌતિક સુખો ની આખો વાળો એક ભાગદળ હોય ને એમાં જ રચેલો બચેલો હોય. અરે શિવ કોણ? કે પોતાના સાચા સુખ ના અને મેં રમણતા કરી સનાતન સુખ આ હોય ના હોય એને કઈ ફાયદ નહીં, એની જરૂરત નહીં. દેહને જે જોઈતું હોય એ એમને ખાઈ લે, ગમે તો સ્વાદિષ્ટ હોય કે ના હોય એને કઈ સવાલ નહીં, પણ ખાઈ લે તો જે મળી આવે તે, જે મળી આવે તે અમારા છે, બીજી ભાંગણ નહીં. દેહનું જુદું અને આત્માનું જુદું, બે જુદી વસ્તુ, બે ભાઈ જુદા છે વસ્તુ. એટલે શુદ્ધાત્મા એટલે જેના કર્મ આ ભૌતિક સુખ ના બધા ઉડી ગયા, ભૌતિક સુખ ને લાલચ મારે. પછી વાતચીત કરો હા. ભાઈ કે શુદ્ધાત્મા થવા માટે શું કરો? એ તમે કરી આપીએ, તમારે ના થાય. એ તો અમે તમને કરી આપીએ, પાપો વસ્મીભૂત કરવા પડે. પાપો વસ્મીભૂત તો કૃષ્ણ ભગવાને કહ્યું કે જ્ઞાની પુરુષ પાપ ને ગોઠવા વાળીને નાશ કરી શકે છે. શું કરે છે? એટલે અમારાથી પાપો વસ્મીભૂત કરીએ ત્યારે તમારો શુદ્ધાત્મા પ્રગટ થાય. ફરી પાછા પાપ થઈ જાય તો એક ચિંતા થાય બે લાખ ડોલર નો દાવો કરાય છું તમારી પર. એક ચિંતા ના થાય એવું ગેરંટી છે. મારી વાત હાથી સમજે ને, મારે મને છોડે નહીં. પછી એક મિનિટે જો હાથી સમજે ને તો આ જેમ છોડતા નથી ને એમ છોડે નહીં મને. આ ઓખી દ્વારા બે જણ છે ને છોડતા નહીં ને. આ ભુલાભાઈ છોડવાનું ગમતું નહીં, પણ શું કહે મોટો હારી ચાલે તમ તો કહે. અને કઈ ભેગું પડી રકમ તો ખુશી ખુશી આવતા રે, પણ હજુ બરોબર આગળ પડતું. એવું કોઈ કહ્યું નથી હજુ બધી દાદા, ઠીક છે. એવું હજુ કોઈ કર્યું નથી, એવું કોઈ હજુ કર્યું નથી. એમ કે કરશે બધા, એવું કરશે. થોડા વખત જોજો તો આવતા રહે, કેટલા તૈયાર થઈ ગયા તમે તમે એમ ભાઈ લઈ જાઓ. લોસ એન્જલસમાં એક રામમોહનભાઈ કહે છે, તે ગઈ સારા એમ કહેતા હતા કે દાદા આ ગાડી તમે લઈ જાઓ. ક્યારે લેખત ગાડી હતી તમે? ભાઈ હું ક્યાં પહોંચ્યો એને તમારી ગાડી ને? મારે પહોંચવા જગ્યા ભૂલવાની જગ્યા નહીં. તમારે મારી ગાડી ગાડી શું કરી? ચાર ચાર પાછા માંડ્યા, આ ચાર બીજા એક ઘર માંડ્યા મગજભાઈ કરીને. મારી ક્યારે લાખ ગાડી તમે લઈ જાઓ. મારે અમારે બધાની ઈચ્છા છે કે આપણે દાદા ને દાદા પર શું પહોંચે. દાદા ને એક આવડી પોટલી છે, એમાં બીજી વસ્તુ નથી નથી તો ક્યાં મૂકવું પડે. મારી ગાડી બાઈ હવે બધા મારી જોડે આવતા હોય મારે તૈયાર થયેલા. હું એમને નાખું છું હમણાં નહીં, પણ જગ્યા થઈ છે ને ઇન્ડિયામાં ઉતરવાનું સ્થાન થયું છે ને, એટલે તમારી જગ્યા આગળ તમારો જે કામરાજ રસ્તો છે ને ત્યાં આગળ થઈ રહ્યું છે. બધું બંધાઈ રહ્યું છે બધું, એટલે ત્યાં ઉતરવાનું સ્થાન થાય ત્યાં પછી આવો. હું હોઉં ત્યાં રહું ત્યાં બધા આવો. એટલે ત્યાં સુધી ભૂલાભાઈ કઈ ગઈ આમથી દેવું કઈ આમથી કઈ વ્યવસ્થિત પડી જશે કે વ્યવહાર પડ્યા કરે. હવે કઈ વસંતભાઈ ભેગું થઈ ગયેલું છે, વસંતભાઈ ભેગું કરી દેલું છે. વસંતભાઈ ભેગું કરી નાખ્યું છે, એમને લઈ જાઓ દેશ માં. વસંતભાઈ મારા માટે કઈ છે, એમને ભેગું કર્યું છે, લઈ જાઓ એમને. કોને? મને. સંતોષ દાદા, હજુ તો અમે ઘરો લાવ્યા છીએ ભાઈ. એમને કરાર કર્યો બધા જોડે, કરાર કરે છે દર સાલ તો અહીંયા આવવાનું. અને આપડા આ જે છે ગુજરાતીઓ એનો ઉકેલ લાવો. ભાઈ પૂછે છે કે સિમંદર સ્વામી નો જે ફોટો છે ચોકડી માં, સિમંદર સ્વામી નો ફોટો છે તો સિમંદર સ્વામી ક્યાં થઈ ગયા? એ બીજે આ ભૂમિકા છે એને ભરત ક્ષેત્ર કેવાય છે. ભરત ક્ષેત્ર આપડી એને શાસ્ત્ર ભરત ક્ષેત્ર કેવાય છે. એવા પાંચ